श्री नारद पुराण पूर्व भाग भाग एक अध्याय 35। उतंक द्वारा भगवान विष्णु की स्तुति और भगवान की आज्ञा थी तेमनु नारायण आश्रम में जाइने मुक्त थव। नारद जी पूछू, हे महाभाग, ते क्यू स्त्रोत्र हतु अने तेना द्वारा भगवान विष्णु कई रीते संतुष्ट थया? पुण्यात्मा पुरुष उतंक जीए भगवान पासे थी केवु वर प्राप्त कर्यू? श्री सनक जी कह्यू, भगवान विष्णुना ध्यान में तत्पर रहनारा विप्रवर उतंके ते समये भगवानना चरणोदकनु महात्म्य समझीने तेमनी भक्तिभावथी स्तुति करी। उतंक जी बोलिया, जे संपूर्ण जगतना निवासस्थान अने तेना एकमात्र बंधु छे ते आदिदेव भगवान नारायण ने हूँ नमस्कार करू छू, जे स्मरण करवा मात्र थी भक्तोना तमाम दुख नष्ट करी दे छे, પોતાના હાથોમાં ચક્ર કમળ અને સારંગ ધનુષ્યને ખડગ ધારણ કરનારા તે મહાવિષ્ણુનું શરણ લઉં છું, જેમની નાભિથી પ્રગટ થયેલા કમળથી ઉત્પન્ન થઈને બ્રહ્માજી સંપૂર્ણ જગતનું સર્જન કરે છે અને જેમના ક્રોધથી પ્રગટ થયેલા ભગવાન રુદ્ર આ જગતનો સંહાર કર્યા કરે છે, તે આદિ દેવ ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું, જે લક્ષ્મીજીના પતિ છે, જેમના કમળદળ સમાન વિશાળ નેત્ર છે, જેમની શક્તિ અદ્ભુત છે, જે સંપૂર્ણ જગતના એકમાત્ર કારણ તથા વેદાંત વૈદ્ય મહાપુરુષ છે, તે તેજો રાશિ ભગવાન વિષ્ણુનું હું શરણ લઉં છું, જે સર્વના આત્મા અવિનાશી અને સર્વવ્યાપી છે, જેમનું નામ અચ્યુત છે, જે જ્ઞાન સ્વરૂપ તથા અજ્ઞાનીઓને શરણ આપનારા છે, તે એકમાત્ર જ્ઞાનથી જેમના તત્વનો બોધ થાય છે, જેમનો કોઈ આદિ નથી, આ વ્યષ્ટિ અને સમષ્ટિ જગત જેમનું સ્વરૂપ છે, તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ, જેમના બળ પરાક્રમનો અંત નથી, જેઓ ગુણ અને જાતિ રહિત અને ગુણ સ્વરૂપ છે, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, નિત્ય અને શરણાગતોની પીડા દૂર કરવાવાળા તે દયાસાગર પરમાત્મા મને વર પ્રદાન કરે, જે સ્થૂળ અને સૂક્ષ્મ વગેરે વિશેષ ભેદોથી યુક્ત જગતની યથાયોગ્ય રચના કરીને પોતાના બનાવેલા તે જગતમાં સ્વયં જ અંતર્યામી રૂપે પ્રવિષ્ટ થયા છે, તે પરમેશ્વર તમે જ છો, કેમ કે તમારાથી ભિન્ન બીજી કોઈ વસ્તુ છે જ નહીં। હે ભગવાન, તમારું જે શુદ્ધ સ્વરૂપ છે તે ઇન્દ્રિયાતીત માયારહિત ગુણ અને જાતિરહિત નિરંજન નિર્મળ અને અપ્રમેય છે, જ્ઞાની સંત મહાત્મા અને પરમાર્થ સ્વરૂપના દર્શન કરે છે, જેમ એક સુવર્ણથી અનેક આભૂષણ બને છે અને ઉપાધિના ભેદથી તેમના નામ અને રૂપમાં ભેદ હોય છે, તે જ પ્રમાણે સર્વના આત્મ સ્વરૂપ એક જ સર્વેશ્વર ઉપાધિ ભેદથી જાણે ભિન્ન ભિન્ન રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે, જેમની માયાથી મોહિત ચિત્તવાળા અજ્ઞાની પુરુષ આત્મરૂપે પ્રસિદ્ધ હોવા છતાં પણ તેમના દર્શન કરી શકતા નથી અને માયાથી રહિત હોવાથી તેઓ જ તે સર્વાત્મા પરમેશ્વરને પોતાના જ આત્મારૂપે જુએ છે, જે સર્વત્ર વ્યાપક જ્યોતિ સ્વરૂપ તથા ઉપમા રહિત છે, તે વિષ્ણુ ભગવાનને હું પ્રણામ કરું છું। આ સમસ્ત જગત જેમનાથી પ્રગટ થયું છે, જેમના આધારે જ સ્થિત છે અને જેમનાથી જ તેને ચેતનતા પ્રાપ્ત થઈ છે અને જેમનું આ સ્વરૂપ છે તેમને નમસ્કાર છે, જે પ્રમાણની પહોંચથી પર છે, જેમનો બીજો કોઈ આધાર નથી, જે સ્વયં જ આધાર અને આધેય રૂપ છે, તે પરમાનંદમય ચેતન્ય સ્વરૂપ ભગવાન વાસુદેવને હું નમસ્કાર કરું છું। સર્વના હૃદયમાં જેમનો નિવાસ છે, જે દેવ સ્વરૂપ તથા યોગીઓ દ્વારા સેવિત છે અને પ્રણવમાં જેમ તેના અર્થ અને આદિદેવતા રૂપે જેઓ સ્થિત છે, તે યોગ માર્ગના આદિ કારણ પરમાત્માને હું નમસ્કાર કરું છું, જે નાદ સ્વરૂપ, નાદ બીજ, પ્રણવ રૂપ, સત્વ સ્વરૂપ, સત સ્વરૂપ, અવિનાશી તથા સચિદાનંદમય છે, તે તીક્ષ્ણ ચક્ર ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું, જે જરા એટલે વૃદ્ધાવસ્થા વગેરેથી રહિત આ જગતના સાક્ષી મન વાણીથી અગોચર નિરંજન તથા અનંત નામથી પ્રસિદ્ધ છે, તે વિષ્ણુરૂપ ભગવાનને હું પ્રણામ કરું છું। ઇન્દ્રિય, મન, બુદ્ધિ, સત્વ, તેજ, બળ, ધૃતિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બધાને ભગવાન વાસુદેવનું સ્વરૂપ કહ્યા છે, વિદ્યા અને અવિદ્યા પણ તેમના જ રૂપ છે, તેઓ જ પરાત્પર પરમાત્મા છે, જેમનો આદિ અંત નથી તથા જે સર્વનું ધારણ પોષણ કરનારા છે, તે શાંત સ્વરૂપ ભગવાન અચ્યુતનું જે મહાત્મા શરણ લે છે તેમને સનાતન મોક્ષ પ્રાપ્ત થાય છે, જે શ્રેષ્ઠ વર્ણ કરવા યોગ્ય વરદાતા પુરાણ પુરુષ સનાતન સર્વગત તથા સર્વરૂપ છો, તે ભગવાનને વારંવાર પ્રણામ કરું છું. જેમના ચરણોદક સંસારરૂપી રોગને દૂર કરનારા વૈદ્ય છે, જેમના ચરણોની ધૂળ નિર્મળતા અંતઃશુદ્ધિનું સાધન છે, તથા જેમનું નામ સમસ્ત પાપોનું નિવારણ કરનારું છે, તે અપ્રમેય પુરુષ શ્રી હરિની હું આરાધના કરું છું, જે સદરૂપ, અસદરૂપ, સદસદરૂપ અને તે બધાથી વિલક્ષણ છે, તથા જે શ્રેષ્ઠ અને શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠતર છે, તે અવિનાશી ભગવાન વિષ્ણુનું હું ભજન કરું છું, જે નિરંજન, નિરાકાર, સર્વત્ર પરિપૂર્ણ અને પરમ વ્યોમમાં વિરાજમાન, વિદ્યા અને અવિદ્યાથી પરે તથા હૃદય કમળમાં અંતર્યામી રૂપે નિવાસ કરનારા છે, જે સ્વયં પ્રકાશ, અનિર્દેશ્ય, જાતિ, ગુણ અને ક્રિયા વગેરેથી રહિત, મહાનથી પણ પરમ મહાન, સૂક્ષ્મથી પણ અત્યંત સૂક્ષ્મ, અજન્મા સર્વ પ્રકારની ઉપાધિઓથી રહિત, નિત્ય પરમાનંદ અને સનાતન પરબ્રહ્મ છે, તે જગન્નિવાસ ભગવાન જગન્નાથનું શરણ લઉં છું. ક્રિયાનિષ્ઠ તથા ભક્તો જેમના ભજન કરે છે, યોગીઓ સમાધિમાં જેમના દર્શન કરે છે, તથા જે પૂજ્યથી પણ પરમ પૂજ્ય અને શાંત છે, તે ભગવાન શ્રી હરિનું શરણ લઉં છું. વિદ્વાન પુરુષ પણ જેને જોઈ શકતા નથી, જે આ સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરીને સ્થિત છે, સર્વશ્રેષ્ઠ છે, તે નિત્ય અવિનાશી પ્રભુને હું પ્રણામ કરું છું. અંતકરણના સંયોગથી જેમને જીવ કહેવામાં આવે છે અને અવિદ્યાના કાર્યથી રહિત હોવાથી તે જે પરમાત્મા કહેવાય છે, આ સંપૂર્ણ જગત જેમનું સ્વરૂપ છે, જે સૌના કારણ, સમસ્ત કર્મોના ફળદાતા, શ્રેષ્ઠ વર્ણ કરવા યોગ્ય તથા અજન્મા છે, તે પરાત્પર પરમાત્માને હું પ્રણામ કરું છું, જે સર્વજ્ઞ, સર્વગત, સર્વંતર્યામી, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનના આશ્રય તથા જ્ઞાનમાં સ્થિત છે, તે સર્વવ્યાપી શ્રી હરિનું હું ભજન કરું છું. જે વેદોના નિધિ છે, વેદાંતના વિદ્વાન દ્વારા જેમના પરમાર્થનો સારી રીતે નિશ્ચય થાય છે, સૂર્ય અને ચંદ્રમા સમાન જેમનું પ્રકાશમાન નેત્ર છે, જે ઐશ્વર્યશાળી ઇન્દ્ર સ્વરૂપ છે, જે ઐશ્વર્યશાળી ઇન્દ્રરૂપ છે, આકાશમાં વિચરનાર પક્ષી તથા ગ્રહ નક્ષત્ર વગેરે જેમના સ્વરૂપ છે, તથા જે ગરુડ સ્વરૂપ છે, તે ભગવાન મુરારીને હું પ્રણામ કરું છું. જે સર્વના ઈશ્વર, સર્વમાં વ્યાપક, મહાન, વેદ સ્વરૂપ, વેદ વેતાઓમાં શ્રેષ્ઠ, વાણી અને મનની પહોંચથી પર, અનંત શક્તિ સંપન્ન તથા એકમાત્ર જ્ઞાન દ્વારા જાણવા યોગ્ય છે, તે પરમ પુરુષ શ્રી હરિનું હું ભજન કરું છું. જેમની સત્તા સર્વત્ર પરિપૂર્ણ છે, જે ઇન્દ્રિય અગ્નિ, યમ, નૈઋત્રિ, વરુણ, વાયુ, સોમ, ઈશાન, સૂર્ય અને પુરંદર વગેરે દ્વારા સ્વયં સર્વલોકની રક્ષા કરો છો, તે અપ્રમેય પરમેશ્વરનું શરણ લઉં છું. જેમના સહસ્ત્ર મસ્તક, સહસ્ત્ર પગ, સહસ્ત્ર ભુજાઓ અને સહસ્ત્ર નેત્ર છે, જે સંપૂર્ણ યજ્ઞોથી સેવિત તથા સૌને સંતોષ પ્રદાન કરનારા છે તે ઉગ્ર શક્તિ સંપન્ન આદિપુરુષ શ્રી હરિને હું પ્રણામ કરું છું. જે કાલ સ્વરૂપ, કાલ વિભાગના હેતુ, ત્રણેય ગુણોથી અતીત, ગુણજ્ઞ, ગુણપ્રિય, કામના પૂર્ણ કરનારા, સંગરહિત, અતિન્દ્રિય, વિશ્વપાલક, તૃષ્ણારહિત, નિરીહ, શ્રેષ્ઠ મન દ્વારા અગમ્ય, મનોમય અને અન્નમય સ્વરૂપ, સ્વરોમાં વ્યાપ્ત, વિજ્ઞાનથી સંપન્ન તથા શક્તિશાળી છે, જે વાણીના વિષય નથી તથા જે સર્વના પ્રાણ સ્વરૂપ છે, તે ભગવાનનું ભજન કરું છું. જેમના રૂપને, બળ અને પ્રભાવને, જેમના વિવિધ કર્મોને તથા જેમના પ્રમાણને બ્રહ્મા વગેરે દેવતાઓ પણ જાણતા નથી, તે આત્મ સ્વરૂપ શ્રી હરિની સ્તુતિ હું કઈ રીતે કરી શકું છું. હું સંસાર સમુદ્રમાં પડેલો એક દિન મનુષ્ય છું, મોહથી વ્યાકુળ છું, સેંકડો કામનાઓથી બંધાયેલો છું. હું અકીર્તિ ભાગી, ચુગલીખોર, કૃતજ્ઞ, સદા અપવિત્ર, પાપ પરાયણ તથા અતિ ક્રોધી છું. હે દયાસાગર, મુજ ભયભીતની રક્ષા કરો, હું વારંવાર તમારું શરણ લઉં છું. શ્લોકમાં તે આ પ્રમાણે છે, આ સંપૂર્ણ સ્તુતિ. નતો અસ્મિ નારાયણમ આદિ દેવમ જગન્નિવાસમ જગદેક બંધુમ ચક્રાબ્જ સારંગ સિદ્ધરમ મહાંતમ સ્મૃતાર્થિ નિઘ્નમ શરણમ પ્રપદ્યે યન્નાભિ જાબજ્જ પ્રભવો વિધાતા સૃજત્યમું લોક સમુચ્યમ ચ યત ક્રોધજો હંતિ જગચ્ચ રુદ્રસ્તમાદી દેવમ પ્રણતો અસ્મિ વિષ્ણુ પ્રજ્ઞાપતિમ પદ્માપતિમ પદ્મદલા યતાક્ષમ વિચિત્ર વીર્યમ નિખિલે કહેતુમ વેદાંત વેદ્યમ પુરુષમ પુરાણમ તેજો નિધિમ વિષ્ણુમ અહમ પ્રપન્નઃ આત્માક્ષર સર્વગતો અચ્યુતાખ્યો જ્ઞાનાત્મકો જ્ઞાનવિદામ શરણ્ય જ્ઞાનેક વેદ્યો भगवान आदि ही प्रसिद्धताम व्यष्टि समष्टि रूपः अनंत वीर्यो गुण जाति हीनो गुणात्मको ज्ञान विद्याम वरिष्ठः नित्य प्रपन्न नारती हरः परमात्मा दया दयाम बुद्धिर्मे वरदस्तु भूयात्। यह स्थूल सूक्ष्म आदि विशेष भेदेर जगद्य यथा वत्सवत्कृतम प्रविष्टः त्वमेव तत्सर्वमन्वन् मनंत सत्सारः त्वतः परम नास्ति यत् यतः परात्मनः अगोचरम यतव शुद्ध रूपम माया विहीनम गुण जाति हीनम निरंजनम निर्मल प्रमेयम पश्यन्ति संतः परमार्थ संगनम एकेन हेम्रेव विभूषणानि यातानि भेद त्वम् उपाधि भेदात् तथेव सर्वेश्वर एक एव प्रद्युष्यते भिन्न इवाखिलात्मा यन्मायया मोहित चेत शस्तम पश्यन्ति नात्मानपि नात्मनमपि प्रसिद्धं त एव माया रहितास्तदेव पश्यन्ति सर्वात्मकमात्मरूपं विभुं विभुं ज्योतिर्नोप्यं विष्णु संगनं नमाम्यहं समस्तमेतदुद्भूतं यत्तो यत्र प्रतिष्ठितं यतेश्वेतन्य मायातं यद्रूपं तस्य वे नमः अप्रमेय मनाधार माधार धेय रूपकम परमानंदी चिन्मात्रम वासुदेव नतो अश्यमहम हृदगुहालीनयम हृदगुहानीलयम देवम योगिभिः परिसेवितम योगानाम आदिभूतम तम नमामि प्रणवस्थितम नाद आत्मकम नादबीजम प्रणवात्मकम व्ययम् सद्भावं सचिदानंदं तं वंदे तिग्मचक्रणं अजरं साक्षिणं त्वस्य यवांग मन सगो चरं निरंजन मन नत्याख्यं विष्णु रूपं नतो अस्य अहम् इंद्रियाणि मनो बुद्धिः सत्वं तेजो बलं धृतिः वासुदेवात्मका अन्याहुः क्षेत्रं क्षेत्रज्ञमेव च विद्या विद्यात्मकं प्राग्हु प्राहुहु परात्पर तरम तथा अनादि अनादि निधनं शांतं सर्व आधातार आधातारम अच्युतं ये प्रपन्ना महात्मा अनस्तेषां मुक्तिर्हि शाश्वती वरं वरेण्यं वरदं पुराणं सनातनं सर्वगतं समस्तं नतो अस्मि भूयो अपि नतो अस्मि भूयो नतो अस्मि भूयो अपि नतो अस्मि भूयः यत् पाद तोयम् भव रोग वैद्यो यत् पाद पांसु पांसुर विमल त्वसिद्धये यन्नाम दुष्कर्म निवाराणाय तम प्रमेयम् पुरुषं भजामि सद्रूपं तम सद्रूपं सद सद्रूपं व्ययम् तत्द्विलक्षणं श्रेष्ठं श्रेष्ठाच्छे ष्टतरं भजे निरंजनं निराकारं पूर्णम आकाश मध्यगं परमं च विद्या विद्याभ्यां हृदयं बूज निवासिनं स्वप्रकाशं निर्देश्यं महतां च महत्तरं अणो अरणियां समजं सर्वोपाधि विवर्जितं यन्नित्यं परमानंदं परमानंदं परमं ब्रह्म सनातनं विष्णु संगनं जगद्वाम तमस्मि शरणं गतः यं भजन्ति क्रिया निष्ठा यं पश्यन्ति च योगिनः पूज्य अत्य पूज्यतरं शांतं गतो अस्मि शरणं प्रभुं यं न पश्यन्ति विद्वांसो य एतद् व्याप्य तिष्ठति सर्वस्मादधिकं नित्यं नतो अस्मि विभुं व्ययम् अंतःकरण संयोगा जजीव इत्युच्यते च यः अविद्या कार्य रहितं रहितः परमात्मति परमात्ममेति गीयते सर्वात्मकं सर्वहेतु सर्वकर्म फलप्रदं वरं वरेण्यमजनं प्रणतो अस्मि परात्परं सर्वज्ञं सर्वगम शांतं सर्वांतर्यामीणं हरिं ज्ञानात्मकं ज्ञान निधिं ज्ञानस्थं विभुं भजे। नमाम्यहं वेद निधिं मुरारी वेदांत विज्ञान सुनिश्चितार्थं सूर्येन्दुवत् प्रोज ज्वल नेत्रमिन्द्रं खगस्वरूपं च पतिस्वरूपं सर्वेश्वरं सर्वगतं महांतं वेदांतकं वेदविदां वरिष्ठं तं वांगमनो अचिंत्य मन अनंत शक्तिं ज्ञानेक वेद्यं पुरुषं भजामि। इंद्र अग्रि काला सुर पाशी वायु सोमे समांतंड सममार्तंड पुर पुरंदराद्येह यह पाति लोकान् परिपूर्ण भाव समस्त प्रमे समस्तम प्रमेयम शरणम प्रपद्ये। सहस्त्र शीर्षम च सहस्त्र पादम सहस्त्र बाहुम च सहस्त्र नेत्रम समस्त यज्ञेहि परिजुष्ट माध्यम नमो नतो अस्मि तुष्टि प्रद प्रदम उग्रवीर्यम कालात्मकम काल विभाग हेतुम गुण त्रयातीतम हम गुणग्नम गुणप्रियम कामदम अस्त संग्न मति इंद्रियम विश्वभुजम वितृष्णम निरीहमग्रयम मन साप्य गम्यम मनोमयम च अन्नमयम निरुढ़म विज्ञान भेदम प्रपित्पन्न कल्पम न वांग्मयम प्राणमयम भजामि। न यस्य रूपम न बल प्रभावो न यस्य कर्माणि न यत् प्रमाणम जानन्ति देवाः कमलोद्भवाद्याः स्तोष्या मह्यम तम कथम आत्मरूपम संसार सिंधो पतितम कदर्यम मोहाकुलम काम सतेन बद्धम अकीर्ति भाजम पिशुनम कृतघ्नम सदा शुचिम पापरतम प्रमन्युम दयाम्बद्धे पाहि भयाकुलम माम पुनः पुनस्त्वाम शरणम प्रपद्ये। नारद पुराण पूर्व भाग भागे का अध्याय 38 श्लोक संख्या 3-38। महर्षि उत्तंक द्वारा प्रमाणे प्रसन्न करवामां आवेला कृपाळु तथा तेजोनिधि भगवान लक्ष्मीपतिए तेमने प्रत्यक्ष दर्शन आप्या। तेमना श्री अंगोनी कांति अळसीना फूल जेवी श्याम हती। बन्ने नेत्र खिलेला कमळपत्र जेवा शोभायमान हता। मस्तक पर किरीट, बन्ने कानमां कुंडळ, गळामां हार अने भुजामां बाजूबंदनी अपूर्व शोभा थई रही हती। तेमणे वृक्षस्थळ पर श्रीवत्स चिन्ह अने कौस्तुभ मणि धारण कर्यो हतो। स्वर्णमय यज्ञपोवी तेमना डाबा खंभा पर शोभी रह्यू हतुं। नाकमां पहेरेली मुक्तावलीना तेजथी तेमना श्री अंगोनी श्याम कांति विशेष सुंदर लागती हती। ते श्री नारायण देव पीतांबर धारण करीने वनमाळाथी विभूषित थई रह्या हता। तुलसीना कोमळ पानथी तेमना चरणारविंदनी अर्चना करवामां आवी हती। तेमनो श्री विग्रहनो महान प्रकाश चारे बाजू छवाई रह्यो हतो। कटी प्रदेशमां घुघरियाळो कंदोरो अने चरणोमां नुपुर वगैरे आभूषणो तेमनी शोभा वधारी रह्या हता। तेमनी लहराती ध्वजामां गरुड़नुं चिन्ह सुशोभित हतुं। आवा रूपमां भगवानना दर्शन करीने विप्रवर उतंके दंडवत पृथ्वी पर पड़ीने साष्टांग प्रणाम कर्या। अतसी पुष्प संकासम फूल पंकजलोचनम किरीटिनम कुंडलिनम हार केयूरभूषितम श्रीवत्स कौस्तुभधरम हेम यज्ञो पवितनि पवितिनम नासा विन्यस्त मुक्ता भव धर्मान तनुच्छविम पीतांबर धरम देवम वनमाला विभूषितम तुलसी कोमल दलेर चिता अग्नि अद्रिम महाद्युतिम किंकिणी नूपुरा अद्येश्व शोभितम गरुड़ध्वजम दृष्टाननाम विप्रेन्द्रो दंडवत तिक्षिति मंडले। नारद पुराण पूर्व भाग भाग एक अध्याय 38 श्लोक संख्या 40-43। अने प्रेमाश्रुथी ज प्रभुना चरण धोया पछी तेओ एकाग्र चित्त थईने बोल्या, हे मुरारे मारी रक्षा करो। त्यारे परम दयालु भगवान विष्णुए उतंकने उठावीने छातीए लगावी लीधा अने कह्यु, वत्स કોઈ વરદાન માગો હે સાધુ શિરોમણે, હું તમારા પર પ્રસન્ન છું, તેથી તમારા માટે કંઈ પણ અસંભવ નથી. ભગવાન ચક્ર પ્રાણીના વચન સાંભળીને મહર્ષિ ઉતંકને પુનઃ પ્રમાણ કર્યા, ઉતંકને પુનઃ પ્રણામ કર્યા અને તે દેવાધિદેવ જનાર્દનને આ પ્રમાણે કહ્યું, હે ભગવાન, મને મોહમાં કેમ નાખો છો? હે દેવ, મારે બીજા વરદાનોથી શું પ્રયોજન છે? મારી તો જન્મ જન્માંતરોમાં પણ તમારા ચરણોમાં જ અવિચળ ભક્તિ બની રહે. ત્યારે જગદીશ્વર ભગવાન વિષ્ણુએ એવમ અસ્તુ કહીને શંખના અગ્રભાગનો ઉતંકના શરીરનો સ્પર્શ કર્યો અને તેમને તે દિવ્ય જ્ઞાન આપી દીધું જે યોગીજનો માટે પણ દુર્લભ છે. ત્યારબાદ ફરી સ્તુતિ કરીને વિપ્રવર ઉતંકથી દેવદેવ જનાર્દને તેમના માથા પર હાથ મૂકીને પ્રસન્નતાપૂર્વક કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે મનુષ્ય, તમારા દ્વારા કરેલા સ્તોત્રનો પાઠ કર. જે મનુષ્ય, શ્રી ભગવાન બોલ્યા, જે મનુષ્ય તમારા દ્વારા કરેલા આ સ્તોત્રનો પાઠ કરશે તે સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરીને અંતમાં મોક્ષને પ્રાપ્ત કરશે. હે નારદજી, બ્રાહ્મણને આ પ્રમાણે કહીને ભગવાન લક્ષ્મીપતિ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. પછી ઉતંગજી પણ ત્યાંથી બદ્રિકાશ્રમ પર ચાલ્યા ગયા. તેથી દેવાદિદેવ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ. હરિભક્તિ શ્રેષ્ઠ કહેવામાં આવી છે, તે સંપૂર્ણ મનોવાંછિત ફળોને આપનારી છે. હે મુને, નરનારાયણના આશ્રમમાં ઉતંગજી ક્રિયાયોગમાં તત્પર થઈને નિરંતર ભક્તિભાવથી ભગવાન માધવની આરાધના કરવા લાગ્યા. તેઓ જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન હતા. તેમનો દ્વૈત ભ્રમ નષ્ટ થઈ ચૂક્યો હતો, તેથી તેમણે ભગવાન વિષ્ણુના દુર્લભ પરમપદને પ્રાપ્ત કરી લીધું. ભક્તોનું સન્માન વધારનારા જગદીશ્વર ભગવાન નારાયણ પૂજન નમસ્કાર અથવા સ્મરણ કરી લેવાથી પણ જીવને મોક્ષ પ્રદાન કરે છે. પૂજિતો નમિતો વા અપી સંસ્મૃતો મોક્ષદઃ નારાયણો જગન્નાથો ભક્તાનામ માનવર્ધનઃ. નારદ પુરાણ પૂર્વભાગ શ્લોક પૂર્વભાગ અધ્યાય 38મું, પૂર્વભાગ પહેલાનો અધ્યાય 38મું શ્લોક 57. તેથી આલોક અને પરલોકમાં સુખની ઈચ્છાવાળો મનુષ્ય અનંત અપરાજિત શ્રી નારાયણ દેવનું ભક્તિપૂર્વક પૂજન કરે, જે આ ઉપાખ્યાનને વાંચે અથવા એકાગ્રતાથી સાંભળે છે તે પણ સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 35 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.